અરે કસ્તુરી બેન, કસ્તુરી બેન શું વાત કરી તમને, તમને અહીં આવવાની ઈચ્છા થઈ? કેટલા અંતરાય તૂટે છબીલદાસ મને ભેગો થાય, કેટલા અંતરાય ના તૂટે ત્યારે મને ભેગો થાય. અને આ ભેગો થવામાં તમારો કેટલા નો ધ્યાન વપરાયો શાંતિ લાલ, કે આ આપણે આ બહેન સાથે ગાઢશે જરા બધા કઈ બતાવો. જય વપરાય કે તો ખરા પૂન લાયેલા તો ખરું ભાઈ, જય ખરું પૂન, પણ જયારે ઉદય થાય ત્યારે વપરાય. નહી તો પછી સિનેમા માં જઈને વપરાઈ જાય, આવી વપરાય તો કામ નું છે કોઈ જન્મ નું. આજે આપડે પદ બોલ્યા ને એનું સાધારણ આપડે અર્થ કરીએ, તમને ના ફાવે હું કરી આપું, પણ એનો શું શું કેવા માંગે છે કે આજ કોટી જન્મ પુણ્ય જાગી એટલે દાદા નું દર્શન થયા, એમ પેલું વાક્ય એ કહે છે. શું કે છે? પેલું વાક્ય એવું કે છે કે દાદા ના દર્શન થયા અને એનો ખટકારો, પછી મેં ખટકારો લાગ્યા કરે કે દાદા આ ખરી વાત છે, બહુ સુંદર તો આ ચીજ પાછું અહીં યાદ આવે દાદા, તો શું ખટકારો આ જગત બધી ચીજો જોયો છે, ખટકારો લાગતો નથી. પછી બીજું શું વાક્ય કે છે, કરુણા સાગર, એટલે મારી ભગવાન બેઠા છે ને તે કરુણા સાગર કહેવાય, કે જેના પર સહજ કૃપા વરસાવે સામાયિક થી અક્રમ શુદ્ધાત્મા, એટલે અક્રમ એટલે લિફ્ટ લિફ્ટ નો શુદ્ધાત્મા જણા જગાવે, એટલે સ્વસંચાલિત છે, સ્વસંચાલિત છે. શું છે સ્વસંચાલિત? તમને મારે ગોઠવી હાલવાનું જ છે ને, કૃપા વરસાઈ દેવડાવવાની છે મારે, ફક્ત ભાઈ ભગવાનની કૃપા વરસાઈ દેવડાવવાની છે, વરસાય એટલે ચાલુ થઈ ગયું. પછી શું કે છે, સહેજાનંદે, એ વ્યવસ્થિત સમજાય છે. પછી આ જગત કેવી રીતે ચાલે છે ને એ બધું અમે તમને સમજાવી દઈએ છીએ, તમે ચલાવતા નથી, આ તમે ચલાવો છો, એ લોકો કહે છે ને ભ્રાંતિ છે. શું છે? અને એનાથી જ વધારે ચાર્જ થાય છે, હું જ કરું છું કઈ ચાર્જ વધ્યું તો. પછી લક્ષ અલખ નું, જે કોઈ દાડો આત્મા અલખ નિરંજન છે, કેવો છે? અલખ નિરંજન છે. કેવો છે? ક્યારે લક્ષ્મણ ના આવે એનું લક્ષ બેસે, નિરંતર રહ્યા કરે લક્ષ, નિરંતર નિરંતર લક્ષ ઉત્પન્ન થાય ત્યારે અંતસ્કરમાં ત્રણ ત્રણ ટકોરા વાગ વાગ કર્યા કરે. કેવું? તો પછી કલ્પવૃક્ષી, પછી પછી એ લક્ષ બેઠા પછી કલ્પવૃક્ષી શક્તિઓ વધતી જાય, કિલતી જાય. તો અને અકર્તા પદ, કારણ કે પોતે કરતા નથી એટલે પેલા કરતા પદ હતું ને હવે અકર્તા પદ થયું, તેનાથી કેવળ જ્ઞાન દર્શન પ્રફુલ્લિત થતું જાય, જ્ઞાન ના દર્શન તે પ્રફુલ્લિત થતું જાય દિવસે. અને કર્મો પૂર્વે ચિત્ર્યા કર્મો નિર્જરા થયા કરે, ડિસ્ચાર્જ થયા કરે, ખબર પડે ને, ચાર્જ બંધ થઈ ગયો ડિસ્ચાર્જ થયા કરે. પછી આગળ શું કે છે, પૂર્વભવ નો સત્સંગ અહરની સંભળાય રે. પૂર્વભવમાં 24 તીર્થંકર વખત માં સત્સંગ સાંભળેલો છે, પણ એ બધો ઉપર આવરણ આવી ગયેલું છે, ખબર પડે ને, એ બધો સત્સંગ આપણને પાછો અનુભવમાં આવે બધો. અને આત્મસિદ્ધિ મનુષ્ય હૃદય ઉતાય કરો, રોકડનાથ ની કરુણા, મય ભગવાન છે રોકડનાથ છે. ધીસ ઇઝ ધ કેશ બેંક ઇન ધી વર્લ્ડ, કેશ બેંક એટલે જરાય ઉધાર નહીં, અહીં આયા આજે એટલે રોકડે રોકડું, અહીં જેટલો વખત બેહો નહીં તેટલો વખત એમ તમારી રોકડી રહે. શું રે? તો કહ્યું નહીં અહીં ઉધાર ના, આમ નહીં બધું રોકડું. ઉધાર તો બહુ દાડા બેંકો નીકળ્યો, હપ્તા ભરી ભરીને થાય ક્યાં? હપ્તા નથી ભર્યા તમે સતીલા? ભર્યા ભર્યા હપ્તા, પણ કશું મળ્યું નહીં રિફંડમાં. પછી લેખ વિધિના છઠ્ઠી, જે આ કવિરાજ લખે છે ને કર્મે લખેલી લેખ, તે આખી લેખ ઉપર મેઘ, મેઘની વિધિ વિધિ પર મેઘ વાગે છે કે છે. શું? હા ખરેખર મેઘ વાગનાર તો કોઈ દુનિયામાં પાક્યો નથી, પણ આ આ કુદરતી જણા મેઘ વાગી હોય એવી રીતે આખું ટર્નિંગ પોઈન્ટ થાય છે આખું. શું થાય છે? આખું અનંત અવતારનું જે પોઈન્ટ હતું તે ઉત્તર દિશામાં ચાલ ચાલ કરતા હતા, તેનું બધું આખું દિશા ભર્યું છે. એટલે લેખ વિધિનો મેઘ મેઘ લાગી ગયા ને, ખરી રીતે મેઘ મારનારો કોઈ છે જ નહીં, પણ આ તો નૈમિત્તિક લીધે નૈમિત્તિક દેખાય છે આ. શું? પછી આગળ શું કહેવા માંગે છે? નિર્ધારણ એટલે પોતાની આત્મધારણ પાતાળીની ધરણ ઉડી જાય બધા, અને તે સિદ્ધિથી સ્વાધ્યાયી પોરાફોરી ના એ રહી, સમજ પડે ને, સ્વાધ્યાય પોતાનો થાય. અને જય સચ્ચિદાનંદ સંજ્ઞા પછી શું કહે છે? સાલિયાણો, સાલિયાણો જાણો છો ને તમે? આ બધા તમારા કાઠિયાવાડના દરબારો બધા નહીં સાલિયાણો માંગતા હતા? તે સાલિયાણો કેવા? કઈ સત્તામાં છે? પર સત્તામાં છે. કેવી? આપણી સત્તામાં. જયારે ઉઠાઈ લે કોઈ લઈ લે કેવાય? નહીં, નહીં તો છેવટે કર્મ લઈ લે. તો સાલિયાણું ચાલ્યું હોય, સરકારે નાશ લઈ લીધું હોય તો આપણે જવાન થાય. આપણે જવાન થઈ એટલે ગયું ને સાલિયાણું. પર સત્તે જેને ના પોસાય કે છે તેને સ્વસત્તે પછી અમે તમારી સ્વસત્તાઓ બેસાડીએ. એ તો સાહેબી, હા, એની સાહેબી જ જુદી હોય, એ સાહેબી જ જુદી જાતિ હોય. મોડા પર દિવેલ બિવેલ પછી આવે નહીં. આ બધા મોડા પર દિવેલ ફરી વળેલું હોય, સાધુ હોય આચાર્ય હોય બધા મોડા પર દિવેલ ફરી વળેલું હોય. તો ખબર ને, પછી મોડા પર દિવેલ આવે નહીં. તો તેલ કહેથી દિવેલ લાગે છે આટલું બધું? ભયથી નીકળતું શું લાગે? પછી શું કહે છે? મિથ્યા જગની મહેલાતું, આ બધી મહેલાતું એ સપના જેવી લાગે. સમજે ને, એ મહેલાતું શું કહે છે? શાંતિલાલ, તમે બંગલો બધાવો 10-10 લાખ રૂપિયાનો, તો 10 લાખનો બંગલો તમને ખાનગીમાં કહેતો હોય કે કાં તો તું જતો રહીશ કે કાં હું જતો રહીશ, માટે આમાં સોબત મારી જોડે કરીશ નહીં. શું કહે છે? કાં તો તું જતો રહીશ કે કાં તો હું જતો રહીશ, તારે 90,000 થઈ છે તો હું જતો રહીશ, નહીં તો હા હું ઉભો રહીશ ને તું જતો રહીશ. સમજે ને, આ સોબત થાય એવી નથી. એટલે આ મિથ્યા જગની પછી આ પછી શાશ્વતી લગ્ની, મહી જે શાશ્વતી લગ્ની લાગી ને તેમાં અખંડ પ્રેમ જણાય. કેવું? તમે સમજાય ને, એ અનંત ગુણી છે, તેના ગાણા પછી ગાગા કર્યા કરે. આત્મા કેવો છે? અનંત ગુણધામ. પછી હવે આ જે અમે જ્ઞાન આપ્યું છે ને, તે જીતેન્દ્રિય જીતેન્દ્રિય જીન થયા વગર આ જ્ઞાન પતે એવું નથી. તો તમે જીતેન્દ્રિય જીન થયા છો? જીતેન્દ્રિય ઇન્દ્રિય જીત્યો છો? એકોય જીત્યા નથી? એક તો જીતી દીકરી, આ 5 ઇન્દ્રિયમાંથી એકોય જીત્યા નથી? એક તો જીત્યા છે. આ નાકની ઇન્દ્રિય નહીં જીત્યા છે? એના સુગંધ હોય તો ચાલે, ના હોય તો ચાલે, અને દુર્ગંધ હોય તો વધુ નહીં એવું તેવું. ના ના, આખી રાત દુર્ગંધમાં ભાઈ રહ્યો હોય તો ના ફાવે? જીત્યા નથી ઇન્દ્રિયજીત? આખી રાત દુર્ગંધમાં ભાઈ રહ્યો ના ફાવે નહીં? હવે આ અમે અમે જ્ઞાન આપીએ ને, એને ભગવાન શું કહે છે? જીતેન્દ્રિય જીન કહેવાય છે. કેવું? જીતેન્દ્રિય જીન કઈ રીતે થઈ ગયા? હજી તમારે તો વરસ છે, બધું છે ને, કાંક ના તમે જીતેન્દ્રિય જીન થઈ ગયા, કાંક પુરાવો આપો. કાંક પહેલો હું જે જાણતો હતો કબીરલાસ છું, અને આ હું જ જાણું છું એમ જાણતો હતો. આ બધું જ્ઞેય છે, હું જ્ઞાતા છું એમ જાણતો હતો. શું જાણતો હતા? અત્યારે તમે શું જાણો છો? હું જ્ઞાતા છું, આ બધું નહીં છે. તમે જાણનારો છો એવું તમને છે ને? હે, પછી આ જ્ઞાન આપ્યા પછી તમારી દ્રષ્ટિ એટલી બદલાય કે છબીલદાસ જ જ્ઞેય થાય અને આત્મા જ્ઞાતા થાય. કેવું? છબીલદાસ પોતે જ જ્ઞેય થાય. શું થયું? સમજું ભાઈ ને? ના, હું ભાઈ બાળક ના અત્યારે તમને શું છે કે હું છબીલદાસ છું અને હું જ આ બધું જોઉં છું ને જાણું છું, એટલે આ બધી વસ્તુઓ છે ને જ્ઞેય છે. તમે છબીલદાસ ને જ્ઞાતા માનો છો, પણ પછી જ્ઞાન આપે ને પછી છબીલદાસ જુદા અને તમારો પોતાનો છૂટું પડી જાય. એટલે તમે પણ છબીલદાસ ને પણ તમે જ્ઞેય રૂપે જોજો. અત્યારે તમે બીજી બધી વસ્તુને જ્ઞેય જુઓ છો, તેમ છબીલદાસ ને પણ જ્ઞેય તરીકે જુઓ. અને મન વચન કાયાની બધી ક્રિયાઓને તમે જ્ઞેય સ્વરૂપે જ્ઞાતા પદમાં રહી લીધું છે. આ આચાર્ય વાળા જે ઇન્દ્રિયો જીતે એ ઇન્દ્રિયો ભૌગોલિક ઇન્દ્રિયો છે. શું છે? ભૌગોલિક ઇન્દ્રિયો. એને ઇન્દ્રિય જીત કહેવાતા નથી. ભૂતગલિક ઇન્દ્રિય તો આ બાજુ ના ફાટે, આ બાજુ ફાટે જાય, આમ ના ફાટે તો આમ. નમઃ સ્વભાવ જ ભૂતગલ છે. શું છે? પુરાણ ગલન. જો બહુ પુરાયું હોય તો ગલન થયા જાય રહે નહીં. સમજો ને? એ તો અપવાસ કરીને કરે. છ દાડા અપવાસ, એક દાડો ખાય, છ દાડા અપવાસ, છ વખતે ભૂતગલ તો ઇન્દ્રિય જીત જીતા એ વખતે. સમજો ને? પણ તો એ ભૂતગલ થવાનું છે. કેવું છે? એટલે ગમે ત્યાંથી ફાટી જશે. ભૂતગલ છે, ઇન્દ્રિય જીત ના થાય. જ્ઞાની પુરુષ ઇન્દ્રિય જીતેન્દ્રિય જીન કરી આલે. જીતેન્દ્રિય જીન એક જ કલાકમાં જીતેન્દ્રિય જીન થાય, અને પછી બીજા કલાકમાં જીતમો જીન શરૂ થઈ જાય. અને જીતમો હશે તે કઈ કઈ સુધી ચાલ્યા કરે? કિરમો થયા સુધી. અને કિરમો થઈ ગયા, અને આ બધા બધા જીતમો જીમમાં પડ્યા છે અત્યારે. ટાઈમ છે ને? બોજો બધો નથી ને ટાઈમ? એટલે જીતેન્દ્રિય જીન પદ અમે તમને આપીએ. ફક્ત અમારું આ વિજ્ઞાન છે, એક કે એક શબ્દ અમે બોલીએ નહીં, તેની પર બુદ્ધિ વાપરવી નહીં. તો અમે એક બટન તમારી બુદ્ધિ વાપરીને ભૂલી જશો તો શું થશે? ત્યાં અંધારે આ બટન દબાવવાને બદલે આ બટન દબાવશું, પંખો ચાલુ થશે. બે કલાક એટલા માટે એમ કહે છે કે અમારા અમારા કેવા પ્રમાણ બધું ચાલતું, અમે જેવું બોલીએ એવું બોલ્યા કરતો. ફક્ત બધી બુદ્ધિ વાપરશો ને બે કલાક, પછી બે દિન વાપરજો ને બુદ્ધિ આપણે. તમે સમજાયું ને? કારણ કે જ્ઞાની પુરુષ ને તો વાત આપણે કરતા તમારી બુદ્ધિ કબૂલ કરે એવી જ હોય, પછી વારે ઘડી બુદ્ધિ શું વાપરવાની? તો બે કલાક આપણે એમના કયા પ્રમાણે તમે સાંભળી લો ને, ભૂલ ના થાય. આ સાયન્સ છે, સાયન્સ છે. કાલે આવજો બે કલાકમાં. આ સાયન્સ ખુલ્લું થવાનું છે, તમારે કઈ કુદરતી એ છે નહીં? તો કાલે અત્યારે આવ્યો હશે કશું વળત નહીં. શું કહ્યું? તો જોયું ને, આ તો યોગા યોગા યોગ તમારે બેઠો છે, અને પુણે જાગી છે, તેના ભેગું ભેગું એડજસ્ટમેન્ટ થયેલું છે. આ બધું જેના અંતરાય તૂટ્યા હોય એ લાગુ થાય. સમજાયું ને? બાકી આખા જગતને બહુ તારે ધર્મ પાડે તો નિષ્કલેશ રહે, ક્લેશ ના થાય. મારે સમજ પડે ને? સાચો ધર્મ ધ્યાન હોય ત્યારે ક્લેશ ના થાય. કે સાચું ધર્મ ધ્યાન અત્યારે કોઈને ઘેર છે નહીં. ધર્મ ધ્યાન સમજતા જ નથી ને, અને સમજાય છે કેવાગે આચાર્યને, પણ તે પ્રમાણે રહેતું નથી. રહેવા માટે એટલું બધા પોતાનું એ જોઈએ ને, સંયમ બળ જોઈએ ને. સંયમ તો પાંચમાં આરાય થઈ ગયું છે. આરાય જ થઈ ગયો સંયમ. શું થયું? સંયમ બળ જે હતું તે આરો જ થઈ ગયો. શું થયું? અમે તમને નિષ્કલેશ એટલું નહીં, અમે તો તમને કાયમની નિજ ધારા અંદર જે આખા જગતના વાતર્યા કરે, બળતરા રહ્યા કરે, સાધુ આચાર્ય બધાને એ ધારા બંધ કરી દીધી. શું થયું? અંદર સાતા રહે, બહાર અસાતા છે તો વધો નહીં, પણ અંદર સાતા રહે. બહાર તો સાતા રહે ખરીને કદી બંધ ના રહે. સાતા અસાતા વેદનીય છે. શું છે? પણ અંદર સાતા જાય, અંદર સમાધિ જાય. એટલે કામ કાઢી નાખે એવું જગ્યા પર આવ્યા. બધું કામ હોય ને તે ઊંચું મૂકી દેજો. અનંતર સુધી બધું કામ ને માથે લઈ લઈને ફર્યા છે. સમજો ને? જય સચિદાન. અને આવું કોઈ અવતાર આવો જોગ બાજતો નથી. આ જોગ ને આપણે સમજીએ એટલો કિંમતી, તમે જેટલો સમજો છો ને એટલો કિંમતી નથી. તમને સમજાય એટલી, તમને જરૂર પર વાયું હોય ને એટલો તમે કિંમતી જોગ સમજો. પણ આ કિંમતી જોગ અનંત ગણો ઊંચો છે. શું છે? અજાયબ કિંમતી જોગ આશ્ચર્ય છે. આ વલનો કેટલામાં આશ્ચર્ય છે? અગિયારમું આશ્ચર્ય છે. દસ આશ્ચર્યો ભગવાન મહાવીર સુધી થયાના અગિયારમું આશ્ચર્ય શરૂ થયું છે. અક્રમ વિજ્ઞાન કોઈ ક્યારેય ઊભું ના થયેલું હોય. ક્રમબમ કાંઈ નહીં. અને અનંત અવતાર નું બધા બધું ભસ્મીભૂત કરી દેવું. જ્ઞાન કરે ચાલે શું કરે? પછી ઓફિસ માં કામ કર્યા કરો ને આખો દવા, પછી કોઈ કોઈ દર્શન કરવા આવું. અને અમારે સેજ આજ્ઞા અમે એવી આપીશું કે છોડીઓ પહેરાવો, છોકરા પહેરાવો, કોટ કપડા સારા પહેરો, એનો કોઈ જાતનો વાંધો અમે કશી લેતા જ નથી. ખબર કરે ને, કારણ કે અમે જાણીએ છીએ કે આજના લોકોને આવું કંઈ બધું સાધન તો જોઈએ. સુવાળા લોકોને કઠણ આપીએ શું થાય? અત્યારે 22 પરિસરનો ઉપસર્ગ તમે પરિસરના બધું સમજાવીએ તો તમારી શી દશા થાય? ખબર ને, એટલે પરિસર ઉપસર્ગ થાય નહીં એવું અહીં આગળ આજ્ઞા આમ છે, કેવું છે? અને પરિસર ઉપસર્ગમાં મારે મારે સિદ્ધિઓ વાપરવી પડે છે. શું થાય? શું કરવું પડે? હા, લિફ્ટમાં બહાર એટલે મારે સિદ્ધિ ના આવતું પડે? લિફ્ટ છે રાખી એમને હાજી હમી જઈ જઈએ ના દે, મારે ધ્યાન ના રાખવું પડે? એટલે પેલું શું સિદ્ધિ વાપરે છે પરિસર? મોક્ષદાન સાથે અભયદાન સાથે મોક્ષદાન આપ્યો. એ તમારી જોડે અભયદાન ની સંત કરો છો? હું જાણું છું મોક્ષદાન મોક્ષદાન આપીશ, અભયદાન નહીં આપું તો લૂંટી જશે. શું થઈ જાય? આજ લોકો રવા દે એક તમારી પાસે મોક્ષદાન આપેલું ના રવા દેવું. એટલે બધું અભયદાન સાથે જ છે. પછી આપણે આથી પહેલાં શું જોયું? અને વિધાઉ ગેરંટી છે, અમૂલ્ય વસ્તુનો ફી ના હોય. અમૂલ્ય વસ્તુ ફી હોય વિધાઉ ગેરંટી છે, પછી આપણે બધું શું જોઈએ? આથી બધા ત્યારે આ પુણ્યનો જોગ કેટલો મોટો છે સમજાય ને તમને? આજે એકાદ પદ બોલાવો ને પછી આ મોટા મોટી નબળાઈ અમારી અમારામાં ગ્રંથિ ગાંઠ ના હોય કોઈ જાતની, અમે નિર્ગંધ થઈ ગયા, અમે વિષય નો વિચાર આવે નહી, લક્ષ્મી ના અમારે વિચાર ના આવે. અમે નિરંતર સ્વરૂપમાં રહીએ, સ્વસત્તામાં ત્યારે ત્યાં બધું થાય ને થાય ને. આ તો કેવાગ્રામ નાપાસ થઈ ગયો 4 માર્કે, તેથી પડી ગયો. પડી ગયો તમારે બધાને કામ લાગ્યું, પડી ગયેલા હોય કામ લાગ્યું ને. આ કઈ વચ્ચે પુણ્ય લોકોનું પુણ્ય છે. તો કઈ બધું આખું જગત જેવું છે, જેવું આપણે દેખીએ તેવું નથી. ખબર ને, બહુ જાત જાતના પુણ્ય ભરેલા છે. અને આ પુણ્ય છે જો જેટલા અહીંયા આગળ થોડા કાળમાં અહીં ફરી ગયા, આ બાજુ તો ફરી ગયા નહીં તો અત્યારે તો હવે પુણ્ય નીચે નીચે દાદા ઘટતું જવાનું. અવસર પણ કાળ છે અને 5મા વાર વાર ત્યાંથી જ ઘટવા મળે. શું થયું? ચોથા વારમાં ઘટતું હતું, પણ તે કરતા તો જ્ઞાનીઓ પાકતા હતા. હવે જ્ઞાનીઓ પાકે નહીં, આ છેલ્લામાં છેલ્લું છે. આ તો ભાઈ અમારે પછી થોડો વખત ચાલશે, બધો પહોંચે વડે તો પછી બંધ થઈ જાય. શું કર્યું? પણ ભગવાન નું 18,000 વર્ષ સુધી એ રહેશે, શાસન રહેશે. એટલે થોડી થોડી શાંતિ લોકો ને રહેશે, પણ જે વચ્ચે છઠ્ઠો વારો લાગશે ને લોકો છઠ્ઠા આમ દરવાજા ઉભા છે ને ઉભા રહ્યા લોકો. ખબર ને, પણ અહીંથી મહાવીર ક્ષેત્ર માં ફરી ગયા ઉતર્યા બધા ચોક્કસ થઈ ગયું. એટલે આ ક્ષેત્ર ફેર ફર કરનારું જ્ઞાન છે. કેવું છે? ક્ષેત્ર ફર ફેર કરનારું જ્ઞાન છે. આ જ્ઞાન ક્ષેત્ર ફેરફાર કરનારું છે. ખબર પડ્યું ને? એટલે આ જ્ઞાન માં તમને બધું બધી જાતના લાભો થઈ જશે. તમે તો એમને જ મોકલ્યા હતા ને, તમે હું જોડાય પડ્યા સાથે આવેલા હતા ને? ખરેખર તો એમને કાગળ એવું લખ્યું હતું સાથે હું આવી તમે મફત લાગે મફત લાગે એમને તો શું શું છે એમને સદગુરુ સેવા છે ને પ્રવૃત્તિઓ છે ત્યાં બધી પ્રવૃત્તિ એમ બધા બરોબર છે. બહુ સારું બહુ સારું કહેવાય. તો તમારા મિત્ર એટલે અમને માટે અમે લખ્યું છે ને એમને માટે ખરેખર મિત્ર છે. કેટલા વખત મિત્ર છે? પચીસ વર્ષ. તો પેલા ના ગયા હતા મિત્ર કઈ ગયા બધા મળશે ગયા ભોરી મૈત્રી ચાલશે તો શું ખબર? આપણા લોકો ને મૈત્રી મૈત્રી છે ને કહેવાય છે. જવા તમે આપણા સ્વભાવ ને મળતો આવે ને તેને આપણા લોકો મૈત્રી કહેશે. એટલે આપણા વ્યૂ પોઈન્ટ ના વ્યૂ પોઈન્ટ સરખા મળતા આવે ને તેને આપણા લોકો મૈત્રી કહે છે. સમજાય ને? અને મિત્ર તો આખા દુનિયા આખા વર્લ્ડ કરે થવાનું છે. કેવું થવાનું છે? મને જગત માં કોઈ માણસ દોષિત દેખાતો નથી. મને કોઈ દાડો દીઠો નથી, દેખાતો નથી. મારું ગધું કાકડ મને દેખાતો નથી, અને મારે ગાળડે મને દેખાતો નથી. મને નિર્દોષ સ્વરૂપે જગત દેખાય, અને જગત નિર્દોષ જ છે. આ તમને દોષિત દેખાય છે એનું શું કારણ છે? તે તમારી દ્રષ્ટિ વિકારી છે. કેવી છે? વિકારી દ્રષ્ટિ છે. કેવી છે? વિકારી મારું ઉતારાની બુદ્ધિ વાળી છે. કઈ છે? આ મારું મારું ઉતારા ભેદવાળી. કઈ ભેદવાળી છે ને? તમારી ભેદવાળી નથી. એક જણ થોડો બીજા વર્ષ થાય ને, તો મારું કરવું ના હોય. વાઇટ ગોળ મારું કરવું ના હોય. આપની સાથે કઈ લેવા દેવા નથી, છતાં રહ્યા કરે કે મારું તારું છે. પાડોશ જોડે લડે ને, ત્યારે બે જણા માં તમે આવા છો, તમે કહીએ કે તમે આવા છો, બે જણા માં તમે તમે કરે, અમે અમે આવા છીએ એમ કે. અમે એટલે અમારી કંપની આવી છે, અમારી કંપની ખરાબ છે. પછી બે ગણ સામ સામે લે ને, ત્યારે જોવા જેવું થાય. તું આવી ને તું આવી તું આમ છું તું આમ છું તું આવી છું ને. પેલી ભાઈએ કે તમે આવા ના થાય, હું આપે એ મારી તારી થઈ એટલે મને એમ થાય કે આથી સરકારે પણ સુધી કરી નાખી દેવા તો સારું. જાણી જેલ છે આપે, આ જેલ છે, આ જેલ છે. દેવ લોકો ને છૂટતો નથી. દેવ લોકો ને દેવી જોડે ઝઘડા થાય, એમને ઝઘડા થાય, બધા ઝઘડા છે. સમજ ને, દેવ લોકો ને ઝઘડા થાય, પણ દેવી દેવી એમને દેવી પાછો પછી ભેગું થવું જ પડે. કારણ કે દેવી નગર કેસ છે. કેવી છે? દેવ લોકો ની નગર કેસ છે. અને આ સાદી કેસ છે મનુષ્ય ની. અને આકાશ મનુષ્ય ની બીજા બીજા પ્રાણીઓ દેખાય છે જે બધા, એ બધા થક સમજ ની કેસ માં છે. કેવું? પુણ્ય કરવું પડે ના, તો પુણ્ય વગાડે છે તો દેવ ગતિ જવું પડશે. પાપ નો વગાડે છે તો નીચી ગતિ વધુ ગતિ જવું પડશે. પુણ્ય નો પાપ નો વગાડ નહીં હોય તો મોક્ષ જ છે. કોઈ પણ હજાર વર્ગી હોય તો વધારે ફળ આપે. શું થાય? અને આ મોક્ષ ફળ એ પોતાનો સ્વભાવ જાગૃત કરવાનો છે. સ્વભાવ પોતે પોતે કોણ છે જાણીએ, અને સ્વભાવ પોતાનો સ્વભાવ એ જ મોક્ષ છે. અને જ્ઞાની પુરુષ એ મોક્ષ કરતા કહેવાય. મોક્ષ તું દાન આપવા નીકળેલા છે. શું નીકળ્યા છે? અને તરણ તારણ કહેવાય. પોતે તર્યા છે ને હરેક લોકોને તારવાને સમર્થ છે. એ થાય છે જેની ટિકિટ નથી, જેની વેલ્યુ નથી. અને જેનામાં ઇગોઇઝમ ચિંતિત માત્ર નથી. અમે આ ઉકોપીએ છીએ, અમે ઉકોપીએ છીએ, એવું ઇગોઇઝમ અમને નથી. કોણ પીએ છે અમે જાણીએ છીએ. એના વ્યવહારના હિસાબે આ નિર્ભરતા કરાવે અમારી. કેવી? વ્યવહારના હિસાબે આ લોકોને નિર્ભરતા ના દેખાય. અમારે આ લોકોને તો નિર્ભરતા દેખાય છે ને. સમજાવ્યું કે તમને? કામ કરી લેવાનું છે. એકાદ પછી બોલો હું ગયા હુકમ કરું. કેવું બોલે છે? જેમ ડ્રામામાં કોઈ કહે છે કે આ અમારી પિંજરા રાણી છે, આ રાજ અમારું બધું છે, પણ અંદર ખરે જાણતો હું લખી જાણ છું. તો ભૂલી જાય ના? ભૂલી જાય ને? આ તો ડ્રામા પૂરતી જ છે વાત. કેવું તમે સમજે ને? અને તમે ડ્રામેટિક નથી બોલતા ગયા. તમે ડ્રામેટિક બોલો છો ના? હું શું થયું? તમે ડ્રામેટિક નહીં બોલતા ને? મોટા મોટા રીતે કરે છે ને? કોમર્સ નામનું ફાકુલ કે જે નતંત્રી છે તમારા માધ્યમ આવેલ કે જ્ઞાન પણ આગળ ત્યાંથી આગળ લાગે તમે આવતીકાલે છે ગોઠવણી થાય છે મહિના કાપ કરો આપવાનો છે પેલા હા મુક્ત મને ગાજવાચેતન ચેતન છે કેવું છે નિશ્ચેતન ચેતન આ ભમેડો ફરતો હોય એમાં ચેતન હોય છે કરી પડે બેટરી બેટરીઓ ડિસ્ચાર્જ થઈ જાય છે ને એમ જે મોટર હોય ને તે ડિસ્ચાર્જ થઈ જાય આખું જગત ડિસ્ચાર્જ થઈ રહ્યું છે શું થઈ રહ્યું છે ભગવાને શું કહ્યું કે નિર્દ્રા થઈ રહી છે જીવ માત્ર નિર્દ્રા કે છે સમજો ને અને ચાર્જ ને આશ્રય કે છે શું કે છે ચાર્જ ને આશ્રય કે છે એટલે ચાર્જ ને ખરીદી તો બંધ કે છે પણ આશ્રય એ બંધ માંથી ઉત્પન્ન થનારી વસ્તુ છે શું છે સમજો ને ચાર્જ ને બંધ કે છે અને ચાર્જ ના થાય એને સંભળ કે છે શું છે ચાર્જ ના થવા દે એને સંવર કહેવાય છે એમાં તમારી બધી છે પચીસ પ્રકારના મોહને હું સંવર કરી દે પછી તમારે તમારે પોતાને કશું કરા ગયું તમારે તો તમારી આજ્ઞા મળે આજ્ઞા થઈ ગઈ પછી ચોરવા ધોરવાનું જતા નથી શાકભાજી ખાતું નહીં પછી તમારે મને એમ થાય કે કશું અલગથી થઈ આવ્યું પછી મને ભાવથી બી શાકભાજી એટલે પછી પછી હું તમને ના નથી પડવાનું તો તમારે સાયન્સ નીકળી જાય છે સાયન્સ માં સાયન્સ ના પ્રયોગ માં તમે આગળ બોલવા જાવ થાય પ્રયોગ માં જોવા જાવ સારું તપાસી જો આગળ ના બોલાય બીજા અત્યારે પણ લેવાય એને આગળ બની જાય જોકે આ મારું સાયન્સ છે ને એમાં તમને નુકસાન કરે એવું કશું છે નહીં એવું હું આપું નહીં બધાને બધાને આપું કેવી કેમ બે પાંચ જણ છે મારી એક આજ્ઞા મળી શકે તેને જ આપું બીજા બધાને આપવા મળી શકે અહીં આવે ને અહીં આવે એ અધિકારી હોય કે ના અધિકારી મારે અધિકારી જોવાનું હિન્દુસ્તાનમાં જન્મેલો જોઈએ અને જેને થોડી મહેનતથી ખાવાનું કરવાનું મળતું હોય તે જોઈએ કેવું આપણે મજૂર આખો તાર મહેનત કરતો હોય તેના કામનું નહીં તમે સૌ કર્યું ને કારણ કે ગાસ્ટિંગ ન કરી શકે થોડી મહેનતે જે ખાવા કરવાનું હોય મળતું હોય એ ગ્રાફ્ટિંગ કરી શકે કોણ ગ્રાફ્ટિંગ કરી શકે હા એને વિચાર શું થયેલો હોય જેને ચિંતા જોઈ છે એ ગ્રાફ્ટિંગ કરી શકે જેને ચિંતા જ રહી નથી મજૂર હોય તો ચિંતા હોય ને એ ગ્રાફ્ટિંગ લઈ ના કરી શકે અને ફોરેન વાળાને તો ભણ જ નથી કરી એક હજુ પુનર્જન્મ સમજ્યા નથી એ ડેવલપમેન્ટનું નથી ફરમાં કોઈ પણ એવું ડેવલપમેન્ટ નથી જે પુનર્જન્મ સમજ્યા હોય આ જે જ્ઞાન આપવાનું છે કે આપણા એના દેશમાં જન્મેલા માણસ માટે જ છે ફોરેન વાળા માટે કઈ બીજી બીજી શાંતિ કેવી રીતે રહે કે એમને બતાવવાનું મારી પાસે સ્વયં સાધન બધું શાંતિ કેવી રીતે આ જે રીતે અત્યારે જે રીતે વાપરી શકે લોકોએ અત્યારે પ્રાઇસનું જે છે ને મેં કેસામાં એ અત્યારે ઓલ્ડ થઈ ગયું છે શું થઈ ગયું છે એટલે કેસામાં એમને કામ લાગતું નથી એ કેસામાં સાથી ઓલ્ડ થઈ ગયું જે કાળમાં આ પૈસામાં એની જરૂર હતી તે કાળમાં એ લખાયેલું હતું અત્યારે કાળ તો વિચિત્ર થઈ ગયો નહીં થયું કાળમાં એટલે અત્યારે હું પૈસામાં એની જરૂર છે મારે એમને કહેવું પડશે કે તમારું પૈસા મેં કાઢવું પૈસા મેં બાજુ મૂકી દે ના નહીં પૈસા મને લખાવું કે લખો આ મુસ્લિમોના ભેગા થઈ ગયો એમને ભેગા કરવો પડશે. કુરાન નવું લખવું પડશે, કુરાન નહીં ચાલતું. કુરાન કયા પ્રમાણે થતું જ નથી, નહીં કશી થતું ધારેલું થયું કામ લખું જાય છે. એવું કોઈ પણ પુસ્તક નથી જેને આવું એક પણ પદ લખેલું હોય. કવિ કદર કરનાર હતો, આપડે બાદશાહ એક જ પદ બધા બહુ વાંચ્યો આપડે, પણ એક જ પદ બાદશાહ પણ મૂક્યો નહીં, તો બાદશાહ ઔરંગાબાદ એક જ આપી દે. કલયુગ નો તારણ હાર ને કલ્કી તારણ હાર કહેવાય. કેવું આપડે લોકો લડાયેલો તમારી માત્ર ગુણ છે તો પેલા કઈ આવું હોય ને સત્સંગ થતો હોય ત્યાં કરે છે આપડે સિમંદર સામે ની વિધિ છે, એ બધું બોલાવું. તમે જેટલું બોલાવો એટલે શબ્દ અને જેટલું જોરથી બોલશો એટલે પરમાણુ બહાર નીકળે છે અને બીજા ચેક થઈ જશે. તૈયાર કરવા માટે કદાચ બોલે નહીં એવું બોલવું. આપડે હિન્દુસ્તાન માટે જોઈએ અને ફોરેન માટે જે ભૂલે જાણતા નથી એમના માટે આદેશ જોઈએ. અને એટલે કલમો લખી નાખી અને આપણે હિન્દુ ધર્મ બે જોઈએ, એક આ ઇન્ડિપેન્ડન્ટ ધર્મ સંપૂર્ણ સ્વતંત્ર બનાવે અને બીજો પારસ્પરિક ધર્મ એ રીતે રાખવો પારસ્પરિક એ સંબંધ જેવો રાખવો રિલેટિવ તેનો એનો એનો વિચારણા થી શીખાડે કરેલું થાય કલમો બધી પડ્યું છે. આપડે કલમ ચાલે નહીં માનવા છે, માને છે નથી બોલતા તે તો બોલે છે અને એ બંધ જે આપણે કહીએ છીએ ને એ જેલ ના એક જેલ નો આવ્યો હતો એને સમજાવી કે ભાઈ આ મને કહ્યા થાય જરૂર છે કદાચ જરૂરી છે એને સમજો કર્યો ત્યાર પછી બધી પણ ખાતા હશે ને એટલે સમજી ગયો કુલર ધર્મ મને ખાતા ખરા છે એને મારે તન ધરે શું કામ છે એના પોતે નથી તારી નથી પોતે નથી કોઈ પુનર્જન્મ આપણે સંકલ્પ કરવા માટે કહ્યું કે સામાન વચ્ચે ગાય વ્યક્તિ છે તો એનો બીજો આ તો બીજી કલમો શીખવાડવા માટે બોલતો તારો તો બોલી ના ગુગલ ના માં ગણી મારે સમજાય છે કોઈ પણ રોકે સમજાય નહીં અમુક વખત આ થોડો કોઈ ગરા રાખ્યા તો હોય સમજાય શું ગણ હોય આ સાયન્ટિસ્ટ છે તમે ના ડેવલપ માં બધો ના તો ડેવલપ વાર લગાવી સમજો Thank you.